બે ત્રણ મહિના પહેલા આપણે જ આ યુવક મંડળનો યુવાન મારી પાસે આવ્યો. આવા તમને ઘણા આટલા વર્ષ થયા ન આવ્યા હોય, આવા બધા કિસ્સાઓ આપણી પાસે ન આવ્યા હોય. એ ભાઈ, આપણી ધંધો લઈને બેઠા છે તો કોઈ સુખિયા સુખિયા દુખિયા આવીને વાત તો કરવાના જ છે ને. એટલે આવ્યો એક યુવાન, થોડો રોવા માંડ્યો, પછી છાનો રાખ્યો, પછી શું છે કે સ્વામી મેં કોમ્પ્યુટરનો કોર્સ કર્યો, નોકરી મળી ગઈ, 10,000 રૂપિયા પગાર છે, 10,000, અને સારું છે, એક વર્ષથી નોકરી કરું છું, પણ મારા મા બાપને 10,000 સંતોષ નથી, રોજ કકળાટ કરે છે, આ 10,000માં શું પૂરું થાય, કાંઈ પગાર વધારતો નથી, બીજે નોકરી ખોલવી જોઈએ, કંઈક વધારે શીખવું જોઈએ, આમાં ઘરનો ખર્ચો કેમ કાઢવો, હજી મેં તારી સગાઈ કરવી નહીં, તને પરણાવવાનો ખર્ચો કેમ કાઢવો, આ તારો પગાર ઓછો છે એટલે તો કોઈ સગાઈ જલ્દી થતી નથી, તે શું આમને પાણાની જેમ પડ્યો છો, જરાય કે સમજતો નથી ને, હવે કંઈ નાનો નથી ને, એવો સ્વામી એવો કકળાટ કરે છે, મારે શું કરવું, હું થાકી ગયો છું, સમજાય હોય એને, અને આપણને વિચાર કરતા મૂકી દે છે ને. એવા અત્યારે આમાં બેઠા હશે ગણાય કે એના મા બાપ એને સુખે નહીં રહેવા દેતા હોય. ઓલો મને કે સ્વામી આપણને પગાર વધે, નોકરી સારી મળે એવી આપણી ઈચ્છા ના હોય, પણ અત્યારે કોઈને ન મળતી હોય, મને 10,000ની નોકરી સ્ટેડી મળી હોય તો એ કંઈ ઓછું છે, અને હજી હું ક્યાં ઘરડો થઈ ગયો છું, કેવો મોટો થઈ ગયો, હજી મારે 22મું વર્ષ ચાલે છે, પણ મારે શું કરવું. મેં કીધું આ બધું આવું જ છે, પૂત કમા કર ધન કો લાવે માત કરે ખૂબ પ્યાર. સાચું છે, અમને તરત ભજનની પંક્તિઓમાં મન જાય ને કે મળો, આ વાત સાચી છે. અને આમે તમે જુઓ મા બાપને વાલા દવલા ન હોય એવું કહેવાય છે ને, સંતાનો બધા સરખા હોય, વાલા દવલા ન હોય. એ છોકરાઓને ખબર મોટા થાય પછી પડે, પણ હોય ખરા હો વાલા દવલા, વાલા દવલા હોય. આ વાત કરતા આપણને દુઃખ થાય છે, પણ આપણે કેવું પડે એવું છે, વાલા દવલા હોય છે, અને એ વાલા દવલા પણ જ એને દુઃખી કરે, એમાં જ હેરાન થાય. આ મારી વાત ઘણાને હા પડતી છે, નાભીમાંથી હા પડતી છે, ના આ ડોહો હા ચૂકીએ છે, હા હોય છે વાલા દવલા. અને એમાં પૈસાને લીધે જ્યારે મા બાપ ઢળે કોઈ છોકરા તરફ, ત્યારે માતૃત્વ અને પિતૃત્વને કલંક લાગે છે. છોકરો ગુણિયલ હોય, સત્સંગ રાખતો હોય, સદગુણી હોય, સારો હોય, ડાહ્યો હોય, કહ્યાગ્રહ હોય, આજ્ઞાંકિત હોય, એવું હોય અને ઢળે તો એ માતા પિતા યોગ્ય રીતે નિર્ણય લે છે કે પેલા અનાડી છે, એમાં હેત કેમ થાય. પણ પેલા છોકરા બીજા સારા હોય, સત્સંગ રાખતા હોય, બહુ સીધી લાઈન ઉપર હોય, પણ પૈસા ઓછા છે એટલે એની હારે માવતર ને બહુ નથી, અને પેલા પાસે ખૂબ ખનખન ગયા છે એટલે તરત એના તરફ ઢળે છે. એની જ વાતો સાચી, બીજે ત્યાંથી બીજા મકાન હોય તો વેચીને છાનું મના વેચી સાઈન કરીને લઈ, નાના છોકરાને ખબર ન પડે એમ પાછું ઓલાને જ દઈ દે, જેના ઉપર ઢળ્યા હોય ને એને ઓલાને સાવ બાવા કરી નાખે ને એવી હાલત કરી નાખે. આવા બહુ જ કિસ્સા આવતા હોય છે અમારી પાસે. ત્યારે આપણને થાય કોણ કહે છે કે મા બાપને વાલા દવલા નથી, અને કોણ કહે છે કે એના પૈસાના સંબંધોમાં પૈસો નથી. આ એટલા માટે કહીએ છીએ કે આ વાતો કોઈ મા બાપને કાને જાય તો પાછા વળવા જોઈએ, કે માવતરને શોભતું નથી. આના કરતાં તમે માવતર ન થયા હોત તો વિશ્વમાં સારો મેસેજ જાત, અને તમે ખોટું કરી રહ્યા છો. એમાં તમે જુઓ, બે ત્રણ દીકરા હોય, મોટો દીકરો હોય તો જલ્દી કમાઈને નોકરી ધંધે ચડવાનો હોય તો હજી તો ભણે છે કે આગળ વધે છે, નોકરી ખોળે છે, હજી ખોળી નથી, તોય છે જે માવતર એને હાજે માંદે બધી રીતે બહુ આમ સરભરા દેખરેખ રાખે. એ માંદો પીડ્યો હોય તો આખું ગરમ બે ઉભે પગે થઈ જાય, અને બીજા જે નાના હોય તો થાય, ઉપાધિ તો માવતરને થાય હેત હોય, પણ પર્સન્ટેજમાં ફેર પડે. સવારે દવાખાને લઈ જવાનું હોય બપોર પછી લઈ જાય, આટલો તો ફેર પડે, અને પેલાને તો રાતે અડધી રાતે લઈ જાય. નહીં, મોટાભાઈને માથું દુખે, મોટાભાઈને ફોડકી થઈ છે, કારણ કે એને ખબર છે મોટો ભાઈ જલ્દી કમાણી કરે ને અમારે રૂપિયા લાવતો થઈ જાય એટલે બસ છે. અને એમાંય દીકરીઓ પ્રત્યે જે આજે છે દીકરીને જાણે તો કોઈ વ્યક્તિ માને જ નહીં. બધા પરિવાર, હું હજી ફરી વાર કહું, 100 એ 100% બધા પરિવારો આવ્યા નથી, બધા માવતરો આવા નથી. અમુક છે, અમુક એટલે ઘણા છે, બધાને લાગુ નથી પડતું, પણ છે ખરા. દીકરીઓ તો ઘરમાં જેલની જેમ રાખી હોય, જેલમાં રાખે ને એમ, બહુ દુઃખી કરતા હોય છે. આ 19 એપ્રિલ 2010 સોમવાર સંદેશનું બીજું પાનું, દેવેન્દ્ર પટેલે જે કિસ્સો લખ્યો છે એક દીકરીનો, વાંચી જોજો, વાંચવા જેવો છે. ન મળે તો મારી પાસે મારી ફાઇલમાં પીડ્યો છે, અદ્ભુત લખ્યું છે, સત્ય ઘટના. એક દીકરી, હું ઇનશોર્ટ કહીશ, એક દીકરી બહુ હોશિયાર છે, ઘરમાં છે, એક ભાઈ ને એક બેન છે. ભાઈ મોટો છે, બેન નાની છે. ભણતા ભણતા ભણતા ભણતા બેન 12માં આવી, એટલે તરત જ દાદા દાદી માતા પિતા બધાએ ભેળા થઈને ફરમાન કરી દીધું, હવે તારે ભણવાનું નથી. અરે હોય મમ્મી પપ્પા દાદા દાદી, મારે તો ભણીને પ્રોફેસર થવું છે, મારે થોડી લાઈફમાં આગળ વધવું છે જીવનમાં. હવે તને શું ખબર પડે, બહુ ચપચપ બોલે છે. એટલે પેલી તોય બોલે ને, એમણે કીધું કે તો મારો મોટો ભાઈ કેતુમાન આપણે છે, એને તમે કોઈ દિવસ કાંઈ કહેતા નથી, એ કેવા નખરા કરે છે, કેવી સ્ટાઇલો રાખે છે, કેવા વાળ ઓળે છે, કેવા કપડાં પહેરે છે, ક્યારે મોડો આવે છે, કેટલો રખડે છે, કેટલો પૈસા ઉડાડે છે. મને એનો વિરોધ નથી, પણ એ ભણે જ છે ને, એ મેડિકલમાં ભણે છે, એને તમે ભણવાની જરાય ના નથી પાડતો, મને શું કામ ના પાડો છો. હવે બેસ્ટ કે તું તો કાલ સવારે પરણીને સાસરે વહી જવાની, પછી શું અમારે તમારી શું આશા. અને ભાઈ તો અમારી ગઢપણની લાકડી છે, અમારો આધાર છે, એ ટેકો કરે, એને તો ભણાવવો પડે. તું તો પારકી થાપણ છું, તું તો વહી જ જવાની છું, એટલે તું જલ્દી પરણી જા, અહીંથી જા, તમારું કામ પૂરું થઈ જાય, એટલે અમારે માથેથી વ્યવહારની ચિંતા વહી જાય. અને ખરેખર એમને તાત્કાલિક મૂર્તિયાને ઘરે બોલાવી, દેખાડી, પસંદ કરાવી, આ પાડી પરણાવી દીધી, સાસરે મોકલી દીધી, ભણવાનું છોડાવી દીધું. ભાગ જોગે એને જે ઘરે પરણાવી, એ કુટુંબ સંસ્કારી સદગુણી નીકળ્યું. ભલે પછી ભણી નહીં, પણ એને એમ છું દુઃખમાં તો ન પડી, નહીતર આ તો મને ગમે ત્યાં નાખી દે, સુખેતી રહે છે. પતિ પણ સમજદાર છે, પછી ભણવાનું, અને ક્યાંય શક્ય તો ન જ બને. પછી ભાઈ તો ડોક્ટર થયો, અમેરિકા રેસિડેન્સી મળી ગઈ હોય, રહેતા હોય એવા પરિવારની છોકરી સાથે લગ્ન થઈ ગયા, અને ભાઈ અમેરિકા જતો રહ્યો. થોડો સમય ભાઈ આવ જા કરી, એકાદ વર્ષને એકવાર આંટો મારી ગયો, બીજે વર્ષે આવ્યો, ત્રીજે વર્ષે ગયો, તે ગયો કોઈ જ ખબર નહીં. પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું, ભાઈ આવ્યો નહીં, જે વૃદ્ધાવસ્થા લાકડી કહેતા હતા એ. આ દીકરીએ અગ્નિ સંસ્કાર આપ્યો, દાદા દાદીનું અવસાન થયું, માંદા પીડાતા તો સેવા દીકરીએ કરી, પોતાનું ઘર સાચવે, પાછી અહીં દીકરીની દાદા દાદીની સેવા કરે, ઊભે પગે 5 પૈસા ખર્ચો એ કરે, પણ કોઈ દી દાદા દાદીને સંભળાવે નહીં. દાદા દાદીને એમ ના કે તું મન હતો તો તમારી વૃદ્ધાવસ્થાની લાકડી હતી, ક્યાં ગયો, બોલે નહીં. ડાઈસ્ટ ખાનદાન સંસ્કાર એનો પોતાનો, ભાઈનો કોઈ ખબર નહીં. સેવા કરી, દાદા દાદી ગયા, એનો અગ્નિ સંસ્કાર પણ દીકરીએ કર્યો, છેવટે મમ્મીનું પણ માંદગી સારવાર અગ્નિ સંસ્કાર દીકરીએ કર્યો. ભાઈ હજી ક્યાં છે, હજી પત્તો નથી. બોલો, આ તો ઠીક છે, દીકરીએ સંભાળી લીધા, પણ છોકરીઓને કેટલું સહન કરવાનું. એટલે એને જણસ જ માને, કોઈ વ્યક્તિ ન માને, છે ને મા બાપની ક્રૂરતા છે આ. એનાથી ને તમને બહુ એવી વાત કહું કે એ દીકરી ઘરમાં હોય ને ઘરે હોય પિયરને ત્યાં, ને એમ કરતાં કરતાં થોડું ઘણું ભણાવે, ને એમાં લાંબો ટૂંકો કોઈ નાનો કોર્સ કરી, અને જો પૈસા કમાવતી થઈ જાય, મહિને 5, 6, 7, 8, 10, 12, 15 હજાર લાવવા માંડે, તો હાવભાવ બદલી જાય દીકરી તરફ. કમાણી લાવે છે ને, કડકડતી લીલી નોટો અંબાવે છે, પણ એનાથી ભયંકર વાત એ કે પછી એ દીકરીને જલ્દી સગપણ કરીને પરણાવે જ નહીં, કારણ કે પરણાવે સાસરે વહી જાય, સાસરે વહી જાય તો કમાણી બંધ થઈ જાય. જોયું ને કવિ ગંગ કહેશો ને શાહ કબર જીને કે પાછ સફેદ રૂપૈયા. પૈસાથી ચાહે છે ને, જો એવા ઘણા પરિવારના કિસ્સાઓ હોય છે, પરણાવે જ નહીં, બીજું દીકરાએ આંખમાં આંસુની જગ્યાએ લોહીના ટસરા આવી જાય તોય પરણાવે નહીં. અને કદાચ અત્યારે તમે જુઓ છો ને કે દીકરીઓને જ્યાં સારા પૈસા મળે એમ વેચી નાખે, વસ્તુ વેચે એમ જ વેચે છે ને, જો વધારે પૈસો મળે ત્યાં દીકરીને આપી વેચી નાખે. આ માતૃત્વ કલંકિત છે અને આવી બધી બહુ સમાજમાં વધતી જાય છે, એટલે કેવું પડે કે આ આપણા દેશને અનુકૂળ નથી, સંસ્કૃતિની આ અપમાન છે, પાપ છે. આપણે ત્યાં તમને ખબર છે ને, દીકરીના ઘરનું મા બાપ પાણી ન પીવે, દીકરીને અપાય પણ એના ઘરનું પાણી પીવાય નહીં. હે, દીકરીને જેટલું અપાય એટલું અપાય, જમતા નહીં. હવે અગવડતાઓ હોય ને જે જમતા એ વાત અલગ છે, પણ દીકરીના ઘરનું પાણી ન પીવે, દીકરીને અપાય. કેવો જમાનો હશે એ લોકો બોલો. અને આજે વેચી નાખે છે, દહેજની પ્રથાઓ તમે જો, ઉલટી સુલટી, રામ રામ રામ રામ, ભયંકર પ્રથાઓ. એટલે ખલીલ જિબ્રાને હે કેટલી સરસ વાતો લખી છે એના પુસ્તક ધ પ્રોફેટમાં. બાળકો વિશે એમણે કીધું માતા પિતાને કે બાળકો તમારા થ્રુ, તમારા મારફત, તમારા થકી આવ્યા છે, પણ તમારા નથી. તમારા મારફત આવ્યા છે પણ એ તમારા નથી, તમારી એ જણસ નથી, તમારો એના ઉપર સંપૂર્ણ કબજો, મિલકત, હક નથી. એને એની રીતે વિકસવા પણ દો, એનું પોતાનું વ્યક્તિત્વનું ભાન રાખો. કેવું ખલીલ જિબ્રાને લખ્યું છે, હલાવી નાખે એવું. તમારા થકી જરૂર આવ્યા છે, તમારી કોઈ વસ્તુ નથી એ. આ એટલું જો સમજાઈ જતું હોય. અને આજે તો રામ રામ રામ, ઘણી વાર કહેવાનું મન થાય કે આજે આજે જન્મવું બાળક તરીકે, એ જાણે કોઈ શાપ હોય ને, અભિશાપ, સજા એવું થઈ ગયું છે આજના જમાને. હં, થોડું વિચારજો, કારણ કે આજે મા બાપને માટે બાળકો એટલે રેસના ઘોડા, કોમ્પિટિશનમાં, સ્પર્ધામાં ઘોડે ઘોડાઓને ઉતારે ને સ્પર્ધાઓમાં, આગળ ઘોડો નીકળી જાય, વિજેતા થાય, એને ઇનામ મળે. ઘોડાને ખબર નથી શું કામ દોડાવે છે, ઘોડાને તો કાંઈ ખબર નથી શું ઇનામમાં મળવાનું છે, શું છે, શું સ્પર્ધા છે, કોમ્પિટિશન શું છે, કાંઈ ખબર નથી. પણ માલિક એના ઉપર દાવ લગાવે છે, કોરડા ફટકારે છે, ટ્રેન્ડ કરે છે, દોડાવે છે, આગળ નીકળી જાય છે, વિજેતા થાય છે. બસ અમારો ઘોડો આગળ નીકળી જાવ દાવમાં, એમ આજે માવતર પોતાના છોકરાને રેસના ઘોડા સમજે છે અને દોડાવે છે. અમારો છોકરો દુનિયામાં આગળ નીકળી જવો જોઈએ ને, એના ઉપર જે લગાવેલો દાવ એ એમને જીતવો જોઈએ. પછી એ મતલબ ડૉક્ટર થવો જોઈએ, એન્જિનિયર થવો જોઈએ, ફલાણું થવો જોઈએ, આટલી ઇન્કમ ઇન્કમ હોવી જોઈએ, આવી નોકરી મળવી જોઈએ, આવી છોકરી મળવી જોઈએ, આવી બધી હોવું જોઈએ. આ શું છે, દાવ લગાવ્યો છે છોકરા ઉપર, રેસના ઘોડા છોકરા. હમણાં જ એક પેલું સ્ટાન્ડર્ડ હશે કે ખબર નહીં, કે મારી પાસે આવ્યા મને કે બાબો ભણવા માટે આજે શરૂ કરે છે તો આ દફતર છે તો જરા પ્રસાદીનું કરી દો. મારાથી માંડ માંડ ઉચકાણું મેં, ઓ બાપા આટલું બધું વજનદાર તો કે આટલું માગે છે, શું કરીએ, સ્કૂલમાં માગે છે આટલું, અને ઉપાડી શકાય એવા કોલેજ અને ઢાંઢા જેવડાય, એના હાથમાં કાગળ ને પેન હોય તો હોય. આજના ભણી ગયા એટલે તમારે જો એના ખિસ્સામાં ન હોય પેન, આપણે કઈ એડ્રેસ લખવું, પેન છે કઈ કઈ છે, ન પેન મળે, ન કાગળ મળે, ન ચબરખું મળે, એક મોબાઈલ હોય બસ, ગમે ત્યાંથી મારો માછલી ને જેમ કાઢે, આમ કઈ મળે નહીં બીજું. છોકરા ઉપર જુલમ, સવારમાંથી બસ હેલો ઉઠાડી નાખે, સવારમાં છોકરાઓને તો ઊંઘ હોય, એ ઘણી વાર આ અમાર પાછળ છે ને, એ સવારમાં જે ઓલી ગાડીઓ બધી સ્કૂલ બસ નાની નાની વાન લેવા આવે ને, એ હોર્ન મારતા હોય, હું બધું જોઈએ રાખું. પછી હવે તો જોવાનું હું આપણી પૂજા બગડે, પણ ક્યારેક પછી ઠાકોરજી કે ઘડી બેસજો મને આ જોઈ લેવા દો, ઠાકોરજી મને રજા આપે તું જોઈ લે તારે કેવા થશે. પણ મને દયા આવે, આવડો છોકરો હોય કેવી કરુણતા છે બિચારા, ઢગા જેવા 10-10 વાગે ઉગે ઉઠે, અને છોકરાને 6 વાગ્યામાં તો ઉઠાડીને તૈયાર કરીને અહીં બેગ ભરાવીને જાણે ઘોડા ઉપર ડામણો નાખ્યો હોય એમ તૈયાર કરીને લટકાડી દે. એ હળી પાણીની વોટર બેગ તો જુદી હોય, સ્કૂલોમાં સારું પાણી પીવાનું હોય છે ખાતરી વાળું, પીવે તો કમળો થાય ને મરી જ જાય ત્રીજે દી. ઈ પાણી છે ને એની યાર થોડું મૂતર ભેળવીને પ્રિન્સિપાલને પાવું જોઈએ તો એને ખબર પડે શું વ્યવસ્થા કરો છો, ફી લ્યો છો તમે, નાના બાળકોને પાણી નથી આપતા તમે, શું બીજું કરી દેવાના હતા, કોઈ છે જ નહીં કેનારું. એ સવારમાંથી ઉઠાડે એ સ્કૂલ, ત્યાંથી આવે, ત્યાં ટીચર તૈયાર હોય, અમારા બાબા ને તમારે બધું લેસન તો કરાવી જ કાઢવાનું હા, એટલે એ લેસન કરાવવાના ત્રણ શિક્ષક આવે, અને એ વળી ઘરકામ કરતી કરતી મમ્મી પાસે ત્યાં પૂછી રાખે, આ બાબો બરાબર લેસન કરે છે ને? હા કરે છે. એને થોડો ડારો દેવો હોય તો દેજો. હા, અને બાબો નબળો ના રહેવો છે, નહીં રે, તમને હેરાન કરવામાં જરાય નબળો નહીં રે, તમે અત્યારે જે હેરાન કરો છો એ બધું ગણી ગણી લેવાનો છે. એમાંથી પાછો વળી ડાન્સમાં મોકલે, સંગીતમાં મોકલે, ફલાને તબલાના ટ્યુશન, ફલાના ટ્યુશન, ટ્યુશન ઉપર ટ્યુશન, એના ઉપર ટ્યુશન ચડી ગયો. રાતે તો હાંજ પડતા જ બિચારો આમ થઈને પડી ગયો, આલ્સેશન કૂતરાની જેમ આમ બફ દઈને પડે, એવો કરી મૂક. બાળપણ જૂટવાઈ ગયું છે, એ સાવનકા પાણી, એ કાગજ કી કિસ્તી બધી જતી, એ નગુડિયા પગુડિયા આમ કાગળની કિસ્તી કરીને ઉડાડતા હોય કેવી. આપણે જમાનામાં હતા તે 5-5, 6-6 વર્ષે ભણવા જતા, હે લાટા પાટા શણગારીને માયા આમ સરસ મજાને ચડીને કેવો શર્ટ ને બધું આમ તાંડ કરીને મોકલ્યા હોય, પાછા ફરે તો ચડીઓ કાઢીને ખભે મારીને હાલ આવતા હોય. છતાંય કાંઈ નહોતું, મજા એક પ્રકારની આનંદ નિર્દોષતા હતી. અને આજે તો બહુ બહુ માણસ બાળકને નાના બાળપણ જૂટવાઈ ગયું. તમે જુઓ શિયાળો આવે ત્યારે એક કાંઈ આંખો તગતગતી હોય, બસ બધું ઢાંકી દીધું હોય, આંગળીઓમાં મોજા ફલાને, અરે એને થોડો પવન ખાવા દો, ધૂળ ખાવા દો, આ આમ આ જન્મની માટી છે એને આમાં રગદોળવા દો, ન પડે તો એને અલગોટિયા ખવડાવો તો જ એ શું કહે રેઝિસ્ટન્સ પાવર આવી જાય છે, તો એને બીજા વાયરસ નહીં લાગે. પછી હાલ તાલ આવું બધું રાખ્યું હું વાળું, પછી જરીક પવન ભાઈ કેમ ફોરેન વાળા અહીંયા આવે છે તો આપણું એક ઘૂંટડું પાણી પી જાય ત્યાં ડાયરિયા ઝાડા થઈ જાય, લો 10 વાર તો જાજરૂ જઈ આવે, અને આપણે આ બધું પી જાય કાંઈ થાય છે, આ હાથે કરીને હેરાન થાય છે. બહુ બહુ બાળકોની દશા બગાડી નાખે. થોડા વખત પહેલા જ મને એક શિક્ષક મળ્યા હતા, એ પ્રાઇમરી નેમાં હોય ને, આંસુ આવી ગયો હતો મને કે સામે હો હો છોકરાઓની જે દશા કરે છે. વચ્ચે કોઈ એવી પરીક્ષાઓ લીધી હોય ને એને લઈને તેની મમ્મી પછી આવી હોય, અહીંયા એક માર્ક કેમ ઓછો આવ્યો, એ ઓલો છોકરો સાવ બીજા સ્ટાન્ડર્ડનો હોય, સેકન્ડ સ્ટાન્ડર્ડ, હા એટલું કોઈ ટેટા જેવું, એ માસ્તરને કહેતી જાય, આને કહેતી જાય, છોકરું રડતું જાય, આંખમાં આંસુ સમાય નહીં, એને જરી કહેતી જાય, બેટા ધ્યાન રાખવું જોઈએ, અહીં કેમ એટલું ઓછું આવ્યું, શિક્ષકને કહે અહીં કેમ આમ થઈ ગયું, આના તો આટલા માર્ક્સ આવવા જોઈએ, આનું તો આટલું આવવું જોઈએ, અને છોકરું બિચારો રડતું હોય. સાહેબ કેમ અમને દયા આવી જાય, કોઈ હોય એવા સાહેબ, બાકી તો બધા શિક્ષકો ઓલા કાંઠાના છે, કેજીમાં એમાં બધે દાખલ કરવા હોય તો એના ઇન્ટરવ્યુ, એના મા બાપના ઇન્ટરવ્યુ, છોકરાના ઇન્ટરવ્યુ, એટલે આતે શું દશા માંડી છે, લઈ લ્યો ને માણસ છે. તમારે ઘરે કઈ કૂતરું મૂકવા નથી આવ્યા, કે ઢોર નથી મૂકવા આવ્યા, માણસ છે, ભગવાનની પ્રતિકૃતિ છે, તમે લઈ લ્યો, એનું દર્શન કરો, તમારા કરતા પવિત્ર છે, એને હજી કોઈ પાપ નથી કર્યું, ભગવાનની મૂર્તિ જેટલી પવિત્ર હોય એટલું બાળક પવિત્ર છે, તમે પગે લાગો તમારો દિવસ સુધરી જાય. કેટલી કેટલી હેરાની હતી નાના બાળકો, ત્યારે એમ થાય છે કે અત્યારે અવતરવું એ જાણે સજા થઈ ગઈ છે. હા, તમારું બાળક પાછળ ન રહી જાય એની ચિંતા હોય એ સમજી શકાય છે, પણ થોડી રહેમ રાખો, આવું બધું થોડું વહાલથી કરાવો, કદાચ કરાવીએ તો થોડું વહાલથી કરાવો, થોડો અડધો કલાક મોડો ઉઠે તો હશે બેટા સુઈ ગયો છે ને, એની થોડીક એ ધ્યાન રાખો, એની અળવિતરાય હોય, એના સ્વભાવો હોય, સહન કરો મીઠાશથી, એ અમારી પાસે લઈ આવે, બહુ તોફાન કરે છે, આશીર્વાદ આપો, શાંત થઈ જાય, અરે વધારે કરે, ઘનશ્યામ મહારાજ ઓછા તોફાન કરતા, કૃષ્ણ લાલો ઓછા તોફાન કરતા, હે કઈ તેજ હોય એ તોફાન કરી શકે, તોફાન કરવામાં તેજ જોઈએ, દિવેલ ન હોય તોફાન કરતું છે, વંડિયું ઠેકી જવા માટે પણ તાકાત જોઈએ, પણ બાળકને બસ તમે એના જેવડા હતા ત્યારે શું કરતા, થોડુંક માપી લેવું, થોડું એને સહ, થોડો બહુ પ્રેમની જરૂર છે, એમ વધારે વાત્સલ્ય, મોહ નહીં, વિશુદ્ધ પ્રેમ આજે થોડો જરૂરી છે. ધર્મની બાબતમાં પણ હું સલાહ દઉં કે એની પાસે બળજબરી ના કરવી, બેસી જા આ કહે નામ લે માળા નામ ફલાણું કરે ફલાણું કહે ના કરાય ને ત્યાં, હા બધું સમજાવું કરવું, એને બિચારાને હજી શું ખબર હોય ભગવાનનો શું મહિમા છે, મનુષ્ય દેહનો શું મહિમા, આપણે હજી પૂરો નથી સમજ્યા, તો એ બિચારું બાળક હવે 5, 7, 6 વર્ષનું 8 વર્ષનું કે 10 વર્ષનું થાય તો એને શું ખબર પડે સત્સંગ શું છે. સારું છે કે એના કંઈ પૂર્વના સંસ્કાર છે કે હજી તોય માને છે, માળા કરે છે, સંતો પાસે આવે છે, મંદિરે આવે છે, દર્શન કરે છે, હે જ્યાં કાંઈ એનાથી પેલું થઈ જાય તો પાછળ ન પડી જવાય, બગડી ગયો છે એમ ન કહેવાય, બહુ એની સાથે જબરજસ્તી કરો તો પછી એને ધર્મની પૂજા પાઠની એને નફરત થઈ જાય, એલર્જી, પછી એ ધર્મને છોડી દે ને તમને છોડી દે. ગાંધીજી એટલે જ ન ઠર્યા, કસ્તુરબા સારી કે જબરજસ્તી એમણે નભાવી લીધી, ઓછી નથી એના ઉપર બળજબરી કરી કસ્તુરબા ઉપર, ઘરમાંથી કાઢી મૂક્યા છે આફ્રિકામાંથી, અડધી રાતે નીકળ અહીંથી બહાર નીકળ. ગાંધીજી પછી નિર્માનીપણે લખ્યું છે કે મેં ધણી પણ વાંચ્યું, મેં એને બહાર કાઢી મૂકી, નીકળ વાંચી જતી જ રહે પરદેશ અને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. કસ્તુરબા હાલા બહાર નીકળીને બેસી રહ્યા, બારણું ખોલ્યું ત્યાં બેઠા હતા, કેમ બેઠા હતા, તમને શરમ નથી, મને તો હોય ને, હું અત્યારે ક્યાં જાઉં, મારી તો ઠીક, તમારી આબરૂ શું. ગાંધીજી કે હું ઢીલો પડી ગયો, આ ભારતીય નારી છે ને પાછા લઈ લીધા, પણ કસ્તુરબા એ સહન કરે, હે દીકરાઓ જો ન ઠર્યા ને ગાંધીજી, એટલે ધર્મમાં એ બહુ જબરદસ્તી નહીં, સમજાવવાનું કરે, ધીમે ધીમે મોટો થાય ને કરે. પાછું તમારું ઉલટું કેવું છે, બધી વાતો કહેવામાં લાંબુ થઈ જાય છે, પણ ખરેખર એને પ્રેમથી લાવવા ટાણે હોય ને ત્યારે ઘણા બધા તો લાવતા જ નથી, મંદિરે લાવે જ નહીં, સત્સંગમાં લાવે નહીં, સાધુઓ પાસે લાવે નહીં, ક્યાંય એને દેખાડે જ નહીં કોઈ ધર્મ ધ્યાન કાંઈ પાસે. પછી એ 18, 19, 20 વર્ષનો થઈ જાય ને એનું કયું માને નહીં, પાટે વાસણ ઉડાડે, થાળી પીરસે, ઠેબુ મારે, દાલ ને શાક ને રોટલી બધું ઉલાળીને પછી વિયો જાય, મારે તો આઈપીએલ જોવા જવું છે, પછી આંસુ પાડતા અમારી પાસે આવે, સામે હવે બહુ કજાડો થઈ ગયો, હવે હવે એ પાકે ઘડે કાંઠા ના ચડે, હવે એ ઊંટિયાને તમે જ સાચવો, બહુ બહુ. એટલે કૂતરા પાળવાનું આવડે છે લોકોને, મોર પોપટ ચકલી પાળવાનું આવડે છે, બિલાડા પાળતા આવડે છે, પણ માણસ પાળતા આવડતું નથી, માણસ પાળતા નથી. મા બાપ પણ હોય એનાથી ને કડવી વાસ્તવિકતા, આ મને બહુ આમ પેલું લાગે એટલે કહી દઉં છું, મા બાપ થઈને ગર્ભમાં બાળકને કાપી નાખતા જીવ કેમ આવતો છે, આ પાપ છે. એના કરતા બાળકનો જન્મ થઈ જાય, આમ ઘણી વાર વિચારો ને તો હૃદય આમ છે ને ખરેખર થડકો ચૂકતું એવું લાગે, હું તો મારે તો કઈ છે નહીં, પણ છતાંય આપણને આ વિચાર કરો ને તો ખરેખર હાથ આમ રાખો ને ત્યાં થડકો ચૂકી જાય. નવજાત બાળક કે બાળકી એને જનેતા પોતે ઊંચી કચરા પેટીમાં નાખી આવે, એનો જીવ કેમ હાલતો છે જનેતાનો? માં માં કુણે મોઢે બોલતું પોતાનું જ ખૂન, અને આમ કચરા પેટીમાં નાખી દેવું. આ હા હા હા, જેને જન્મીને દૂધ એને માતાનું પીવું છે, માની છાતીએ વળગવું છે, તે જનેતા થઈને આમ રોજ બરોજ કિસ્સા આવે જ છે ને ભાઈ, ત્યારે આમ ખરેખર બહુ થાય છે. આ દુનિયામાં બહુ આનાથી મોટું પાપ ન કહેવાય, એટલે બાળકનો શું વાંક છે. અને પછી ઓલા રખડતા કૂતરા આવે અને પેલા નજાકત બાળક અથાણાની જેમ એને ખાય. આ જનેતાને કે આ માવતરને આ શું કેવું, જીવ કેમ હાલતો છે? નહીતર તો માં એવી છે કે વિકલાંગ બાળક અવતર્યું હોય ને એ મૃત્યુ પામે તો રોવા માંડે, રડવા માંડે, આંખમાં આંસુ આવી જાય. આવી જનેતા છે. ત્યારે આ કેવી રીતે, આ કઈ ખૂનથી બનેલી હતી હશે આ મહિલાઓ કે આમ ઘા કરી દે? અને એવા એવા છોકરાઓ ઘણીવાર હાથ લાગી ગયા હોય, ઉછર્યા હોય, મોટા મોટા થયા, મોટી મોટી પોસ્ટ, ડોક્ટરો, એન્જિનિયર, મોટી સત્તા ઉપર આજે છોકરાઓ બેઠા હોય, બધી વાતે સુખી હોય, પણ જ્યારે વાત નીકળે ત્યારે એટલું જ કહે છે કે અમે અમારી માનું મોઢું નથી જોયું, અમને તો અમે ઉછેર્યા છે એટલે, પણ મારી માં ક્યાં છે, બાપ છે, અમને ખબર નથી. એ એવું કહે છે કે તમને કચરા પેટીમાં ફેંકી દીધા હતા, અમે લઈ આવ્યા છે. ભૂલ તમારી છે, બાળકની નથી. ગેરકાયદેસર તમે છો, ગેરકાયદેસર બાળક નથી. આવી ક્યારેક ક્યારેક વાતો કરે ને ત્યારે બહુ આમ એટલી બધી ચીડ ચડે છે ને, આ બોલતા મને આમ કંઈક થઈ જાય છે. શું બોલે ખબર છે? કુંતા માતાએ નહોતો બાળકનો ત્યાગ કર્યો? અરે નફટ, તમે તમારા કૃત્યને માં કુંતાની સાથે સરખાવો છો? કુંતાએ કુંવારા હતા અને દુર્વાસા ઋષિએ મંત્ર આપેલા છ, એમાંથી કર્ણનો, સૂર્યના મંત્રનો પ્રયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો. કુંવારા હતા, માં કુંતા મૂંઝાઈ ગયા અને કર્ણનો ત્યાગ કર્યો છે, એના દ્રષ્ટાંતો આપો. અરે ભાઈ, તમે માં કુંતા તો અદ્ભુત પાત્ર છે. આ કૃત્યને સરાહના નથી કરવી, પણ છતાંય માં કુંતાએ જે કર્ણનો ત્યાગ કર્યો છે એને થોડોક જોઈ લો. તમે તમારી જેવા ક્રૂર નથી માં કુંતા, કે કૂતરાને હવાલે, કચરાને હવાલે કરીને નીકળી ગઈ હોય જનેતા. એને વ્યવસ્થિત પેટી બનાવી, રાજવંશી પોશાક પહેરાવ્યા, નીચે ગોદડીઓ પાથરી, પથારી પાથરી, અને મારા બાળકના ઉછેરમાં કોઈ કચાસ ના આવે માટે હીરા, ઝવેરાત, સુવર્ણના અલંકારો વગેરે બાજુમાં મૂક્યા, મોઢામાં દૂધ પીધું, સરસ સુરક્ષિત રહેવી પેટીમાં મૂક્યો, ગંગાના શાંત પ્રવાહમાં વહાવ્યો, સૂર્યનારાયણની એના બાપની સ્તુતિ કરી, દેવતાઓની સ્તુતિ કરી, સત્કર્મો કર્યા, દીકરાને આશીર્વાદ આપ્યા, કેટલાય વખત સુધી મારા દીકરાને બધા સાચવજો, કર્ણની રક્ષા થવી જોઈએ, એનું પાલન પોષણ થવું જોઈએ, હે દીકપાળો દેવતા, એનું મૃત્યુ નું થવું જોઈએ. આ આવી ખેવના કોણ કરે છે જનાતા? અને એને ગંગામાં આવી રીતે એની મજબૂરીને લીધે એને વહાવી, પણ પૂરા આદર અને વાત્સલ્ય પ્રેમથી. કૂતરાને હવે નાખી ગયા છે, માં ગંગાની સ્તુતિ કરી છે, મારા દીકરાને જાળવજો. અને ખરેખર જળવાયો ને? હા, એક ફરીથી જે વાત અહીંયા લિંકમાં આવે છે એ આપણને જરા ખટકે છે, છતાંય કુંતા માતાના પાત્રને આંચ નથી, પણ ખટકે જરૂર. કર્ણ તો પછી અધિરથ નામના સારથીને હાથ લાગ્યો છે. મહાભારતની કથા તમને કદાચ આજના બધી કથાઓ ખબર છે, કોણે કેટલા કૌભાંડો કર્યા અને કોણે ક્યાં કર્યું અને કોણ કોને પરણ્યું, એ બધી તમને ખબર છે.